पुराण पातालखंड अध्याय 22। हनुमान जी द्वारा वीर सिंह नो पराजय, वीरभद्र ना हाथे पुष्कल नो वध, शंकर जी द्वारा शत्रुघ्न नु मूर्छित थव, हनुमान ना पराक्रम थी शिव ने संतोष, हनुमान जी ना प्रयत्न थी मृत्यु पामेला वीरों नु जीवित थव, श्रीराम नो प्रादुर्भाव अने वीर मणि नु आत्मसमर्पण। शेष जी कहे छे, मुने हनुमान जी वीर सिंह पासे जईने कह्यु, वीरवर उभा रहो, क्या जाओ छो? हूँ एक ज क्षण में तमने परास्त करीश। वानर ना मुखे थी आवी मोटी मोटी बातो सांभळीने वीर सिंह क्रोधित थई गया अने मेघ समान गंभीर ध्वनि करवा वाला धनुष्य ने लईने तीक्ष्ण बाणोनी वर्षा करवा लाग्या। ते समय रणभूमि में तेमनी अपूर्व शोभा थई रही थी। ते तीक्ष्ण बाणों ने पोताना शरीर पर आवता जोईने हनुमान जीए वज्र जेवो मुक्को वीर सिंहनी छाती में मार्यो। मुक्कानो प्रहार थता ज तेओ मूर्छित थईने पृथ्वी पर पड़ी गया। पोताना काकाने मूर्छित जोईने राजकुमार शुभांगद त्यां आवी पहोंच्या। रुक्मांगदनी पण मूर्छा निवृत्त थई चूकी हती। तेथी ते पण युद्ध क्षेत्र में आवी चढ़ियो। ते बन्ने भाई भयंकर संग्राम करता हनुमान जी नी पासे गया। ते बन्ने वीरों ने युद्ध भूमि में आवेला जोईने हनुमान जीए तेमने रथ पर अने धनुष्य सहित पोतानी पूंछ में लपेटी लीधा अने पृथ्वी पर बहु वेग थी पछाड़िया। तेथी ते बन्ने राजकुमार तत्काल मूर्छित थई जाय मूर्छित थई गया। एज प्रमाणे बलमित्र पण सुमदनी साथे युद्ध करीने मूर्छित थई गयो। त्यार पछी पोताना आत्मीय जनोने मूर्छित जोईने भक्तोनी पीड़ा हरनारा भगवान महेश्वर पोते ज ते विशाल सेनामां शत्रुघ्नना सैनिकोनी साथे युद्ध करवा माटे गया। तेनो उद्देश्य हतो भक्तोनी रक्षा करवी। तेओ पूर्व काळमां जे रीते त्रिपुरा सूर साथे युद्ध करवा गया हता तेज प्रमाणे आ युद्ध में पण पोताना प्रथम गणोनी साथे पृथ्वी ने कंपावता आवी पहोंच्या। महाबली शत्रुघ्ने जारे जोयुं के सर्व शिरोमणि साक्षात महेश्वर पधार्या छे त्यारे तेओ पण तेमनो सामनो करवा माटे रणभूमि में गया। शत्रुघ्न ने आवेला जोईने पिनाकधारी रुद्रे वीरभद्र ने कह्युं, तमे मारा भक्त ने पीड़ा आपनारा पुष्कल साथे युद्ध करो। पछी नंदीने तेमणे महाबली हनुमाननी सामे लड़वा माटे मोकल्या। पछी कुशध्वज सामे प्रचंड ने, सुबाहु सामे भृंगीने अने सुमदनी सामे चंड नामना पोताना गणने मोकलीने युद्धनो आदेश आप्यो। महारुद्रना प्रधान गण वीरभद्रने आवेला जोईने पुष्कल अति उत्साह साथे युद्ध करवा आगळ वध्या। तेमणे 5 बाणोथी वीरभद्रने घायल कर्या। बाणोथी क्रोधित थईने वीरभद्रे हाथमां त्रिशूळ लीधुं, परंतु महाबली पुष्कले एक ज क्षण में त्रिशूल ने कापी ने विकट गर्जना करी। पोताना त्रिशूल ने कपायेलू जोईने रुद्रना अनुगामी महाबली वीरभद्र ने भारे क्रोध आव्यो अने तेमणे महारथी पुष्कलना रथ ने तोड़ी नाख्यो। वीरभद्रना वेग थी भांगी गयेला रथ ने छोड़ीने महाबली पुष्कल पैदल ज जईने वीरभद्र ने मुक्काओथी मारवा लाग्या। पछी बन्ने एक बीजा पर मुष्टि प्रहार कर्यो। बन्ने परस्पर विजयना अभिलाषा ने एक बीजाना प्राण लेवाना दृढ़ निश्चय वाला हता। आ प्रमाणे रात दिवस युद्ध करता तेमना 4 दिवस व्यतीत थई गया। 5मा दिवसे पुष्कल भारे क्रोधित थया ने तेमणे वीरभद्रनु गळू पकड़ीने पृथ्वी पर पछाड़िया। तेनाथी वीरभद्रने भारे पीड़ा थई। पछी तेमणे पण पुष्कलना पग पकड़ीने तेमने खूब घुमाव्या अने पृथ्वी पर पछाड़ीने मारी नाख्या। महाबली वीरभद्रे पुष्कलना मस्तकने जेमा कुंडळो जगमगी रह्या हता त्रिशूळथी कापी नाख्यू। त्यार पछी तेओ जोर जोरथी गर्जना करवा लाग्या। आ जोईने बधा सैनिको ध्रुजी उठ्या। रणभूमिमां जे युद्ध कुशल वीर हता तेमणे वीरभद्र द्वारा पुष्कलना मराई जवाना समाचार शत्रुघ्न ने कह्या। પુષ્કળના વધના સમાચાર સાંભળીને મહાવીર શત્રુઘ્નને બહુ દુઃખ થયું. તેઓ શોક સંતપ્ત થઈ ગયા. તેમને દુઃખી સમજીને ભગવાન શંકરે કહ્યું, રે શત્રુઘ્ન, તો યુદ્ધમાં શોક ન કર, વીર પુષ્કળ ધન્ય છે. તેણે મહાપ્રલયકારી વીરભદ્ર સાથે 5-5 દિવસ સુધી યુદ્ધ કર્યું છે. આ વીરભદ્ર તે છે જેમણે મારું અપમાન કરનારા દક્ષને શણવારમાં મારી નાખ્યો હતો. તેથી મહાબળવાન રાજેન્દ્ર, તું શોક છોડીને યુદ્ધ કર. શત્રુઘ્ને શોક છોડી દીધો. તેમને શંકર પ્રતિ બહુ ગુસ્સો આવ્યો. તેમણે ધનુષ્યને હાથમાં લઈને મહેશ્વર પર બાણોનો પ્રહાર શરૂ કર્યો. સામી બાજુથી શંકરે પણ બાણ છોડ્યા. બંનેના બાણ આકાશમાં છવાઈ ગયા. બાણ યુદ્ધમાં બંનેની ક્ષમતા જોઈને લોકોને એવો વિશ્વાસ થઈ ગયો કે હવે પ્રલયકાળ આવી પહોંચ્યો છે. જોનારા કહેવા લાગ્યા, ત્રણેય લોકનું સર્જન અને સંહાર કરનારા રુદ્ર છે, તો સામે પણ શ્રીરામચંદ્રજીના નાના ભાઈ છે. પરિણામ શું આવશે તે સમજાતું નથી. આ ભૂતલ પર કોનો વિજય થશે? આ પ્રમાણે શત્રુઘ્ન અને શિવનું યુદ્ધ 11 દિવસ સુધી થતું રહ્યું. 12મા દિવસે રાજા શત્રુઘ્ને ક્રોધિત થઈને મહાદેવજીનો વધ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ મહાદેવજી તે અસ્ત્રને હસતા હસતા ગળી ગયા. આ જોઈને શત્રુઘ્નને બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, હવે શું કરવું? તેઓ આ પ્રમાણે વિચાર કરી જ રહ્યા હતા, ત્યાં તો દેવાધિદેવોના શિરોમણી ભગવાન શિવે શત્રુઘ્નની છાતીમાં એક અગ્નિ જેવું તેજસ્વી બાણ ઘુસાડી દીધું. આનાથી શત્રુઘ્ન મૂર્છિત થઈને પડી ગયા. તે જોઈને તેમની સંપૂર્ણ સેનામાં હાહાકાર મચી ગયો. શત્રુઘ્નને મૂર્છિત જોઈને હનુમાનજીએ પુષ્કળના શરીરને રથ પર સુવડાવી દીધું અને સેવકોને તેમની રક્ષા સોંપીને તેઓ પોતે સંહારકારી શિવજીની સામે યુદ્ધ કરવા આવ્યા. હનુમાનજી શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને પોતાના યોદ્ધાઓનો હર્ષ વધારતા રહીને રોષથી પોતાની પૂંછને જોર જોરથી હલાવી રહ્યા હતા. યુદ્ધના સ્થાને પહોંચીને હનુમાનજી દેવાધિદેવ મહાદેવજીનો વધ કરવાની ઈચ્છાથી બોલ્યા, રુદ્ર, તમે રામ ભક્તનો વધ કરવા તત્પર થઈને ધર્મને પ્રતિકૂળ વર્તી રહ્યા છો, તેથી હું તમને દંડ આપવા માંગુ છું. મેં પૂર્વકાળમાં ઋષિઓના મુખેથી અનેક વાર સાંભળ્યું છે કે પિનાકધારી રુદ્ર સદા શ્રી રઘુનાથજીના ચરણોનું જ સ્મરણ કરતા રહે છે, પરંતુ તે બધી વાતો આજે જૂઠી સાબિત થઈ રહી છે, કેમ કે તમે રામ ભક્ત શત્રુઘ્ન સાથે યુદ્ધ કર્યું છે. હનુમાનજીના પ્રમાણે કહ્યા બાદ મહેશ્વરે કહ્યું, કપિશ્રેષ્ઠ, તમે વીરોમાં મુખ્ય અને ધન્ય છો. તમે જે કહ્યું છે તે બધું સત્ય છે. દેવ દાનવ વંદિત આ શ્રીરામચંદ્રજી વાસ્તવમાં મારા સ્વામી છે, પરંતુ મારો ભક્ત વીરમણિ તેમના અશ્વને લઈ આવ્યો છે અને તે અશ્વના રક્ષક શત્રુઘ્ન જે શત્રુઓનું દમન કરવા વાળા છે એના ઉપર ચડી આવ્યા. આ સ્થિતિમાં હું વીરમણીની ભક્તિને વશ થઈને તેમની રક્ષા માટે આવ્યો છું, કેમ કે ભક્ત પોતાનું જ સ્વરૂપ હોય છે, તેથી જે રીતે પણ સંભવ થાય તેની રક્ષા કરવી જોઈએ, આ મર્યાદા છે. પાર્વતીપતિ ભગવાન શંકરના પ્રમાણે કહ્યા પછી હનુમાનજી બહુ ક્રોધિત થઈ ગયા અને તેમણે એક મોટી શિલા લઈને મહાદેવજીના રથ પર નાખી. શિલા પડતા મહાદેવજીનો રથ તેના ઘોડા સારથી ધજા અને પતાકા સહિત બધું ચૂર્ણ થઈ ગયું. શિવજીને રથહીન જોઈને નંદી દોડતા આવ્યા અને બોલ્યા, ભગવાન મારા પર બેસી જાઓ. ભૂતનાથ અને વૃષભ પર આરૂઢ જોઈને હનુમાનજીનો ક્રોધ વિશેષ રૂપે વધી ગયો. તેમણે સાલનું વૃક્ષ ઉખાડીને બહુ વેગથી તેમની છાતી પર પ્રહાર કર્યો. તેનો પ્રહાર સહીને ભગવાન ભૂતનાથે એક તીક્ષ્ણ ત્રિશુળ હાથમાં લીધું જેની ત્રણ અણીઓ હતી તથા જે અગ્નિની જ્વાળાની જેમ પ્રજ્વલિત થઈ રહ્યું હતું. અગ્નિ જેવા તે તેજસ્વી મહાન ત્રિશુળને પોતાની સામે આવતું જોઈને હનુમાનજીએ તેને હાથ વડે પકડી લીધું અને તેના તલ તલ જેટલા ટુકડા કરી નાખ્યા. હનુમાનજીએ જ્યારે ત્રિશુળના ટુકડા કરી નાખ્યા ત્યારે ભગવાન શિવે તરત જ શક્તિ હાથમાં લીધી, તે લોઢાથી બનેલી હતી। શિવજીની છોડેલી તે શક્તિ હનુમાનજીની છાતીમાં આવીને વાગી, તેથી તેઓ થોડી વાર માટે બહુ વિકળ થઈ ગયા। પછી એક ક્ષણમાં તે પીડાને સહીને તેમણે એક ભયંકર વૃક્ષ ઉખાડી લીધું અને મોટા મોટા નાગોથી વિભૂષિત મહાદેવજીની છાતીમાં પ્રહાર કર્યો। વીરવર હનુમાનજીના વૃક્ષના આઘાતથી શિવજીના શરીર પર લપેટાયેલા નાગો ધ્રુજી ઉઠ્યા અને તેઓ મહાદેવજીને છોડીને વેગથી પાતાળમાં ઘૂસી ગયા। ત્યાર પછી શિવજી હનુમાનજી પર મુશળનો પ્રહાર કર્યો, પરંતુ હનુમાનજીએ તે પ્રહારથી પોતાને બચાવી લીધા। તે સમયે રામ સેવક હનુમાનજીને ભારે ક્રોધ થયો અને તેમણે એક પર્વત ઉપાડીને શિવજીની છાતી પર નાખ્યો। ત્યાર પછી પણ અનેક શિલાઓ, વૃક્ષો અને પર્વતોની વૃષ્ટિનો પ્રારંભ કર્યો। આ ઉપરાંત તેઓ ભગવાન ભૂતનાથને પોતાની પૂંછમાં લપેટીને મારવા લાગ્યા। આ જોઈને નંદી બહુ ભયભીત થઈ ગયા। હનુમાનજી એક ક્ષણમાં પ્રહાર કરીને શિવજીને બહુ વ્યાકુળ કરી દીધા। ત્યારે તેઓ વાનરરાજ હનુમાનજીને બોલ્યા, રઘુનાથજીની સેવામાં રહેનાર તમે ભક્ત પ્રવર ધન્ય છો। આજે તમે મહાન પરાક્રમ કરી દેખાડ્યું, તેનાથી મને બહુ સંતોષ થયો છે। મહાન વેગશાળી વીર હું દાન યજ્ઞ અથવા થોડી તપસ્યાથી સુલભ નથી, તેથી મારી પાસે કોઈ વરદાન માગો। ભગવાન શિવ સંતુષ્ટ થઈને જ્યારે આ પ્રમાણે કહેવા લાગ્યા ત્યારે હનુમાનજી હસીને નિર્ભય વાણીમાં કહ્યું, મહેશ્વર, શ્રી રઘુનાથજીની કૃપાથી મને બધું જ પ્રાપ્ત છે, છતાં તમે મારા યુદ્ધથી સંતુષ્ટ છો, તેથી હું તમારી પાસે વરદાન માગું છું। અમારા પક્ષના વીર પુષ્કળ યુદ્ધમાં મરાઈને પૃથ્વી પર પડ્યા છે। શ્રી રામચંદ્રજીના નાના ભાઈ શત્રુઘ્ન પણ મૂર્છિત થઈ ગયા છે તથા બીજા પણ અનેક વીરો બાણો દ્વારા ઘાયલ થઈને મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા છે। આ બધાની તમે ગણોની સાથે રહીને રક્ષા કરો, તેમના શરીરના ટુકડા ન થાય તેવી ચેષ્ટા કરો। હું હમણાં દ્રોણગીરીને લેવા જઈ રહ્યો છું, તેના પર મૃત્યુ પામેલા પ્રાણીઓને જીવાડવાની ઔષધિઓ રહે છે। આ સાંભળીને શંકરે કહ્યું, બહુ સારું, જાઓ। તેમની સ્વીકૃતિ લઈને હનુમાનજી બધા દ્વીપોને ઓળંગતા રહીને ક્ષીરસાગરના તટ પર ગયા। અહીં ભગવાન શિવ પોતાના ગણોની સાથે રહીને પુષ્કળ વગેરેની રક્ષા કરવા લાગ્યા। હનુમાનજી દ્રોણ નામના મહાન પર્વત પર પહોંચીને જ્યારે તેને લાવવા માટે તત્પર થયા ત્યારે તે ધ્રુજવા લાગ્યો। તે પર્વતને ધ્રુજતો જોઈને તેની રક્ષા કરનારા દેવતાઓએ કહ્યું, છોડી દો, આને શા માટે અહીં આવ્યા છો, આને શા માટે લઈ જવા ઈચ્છો છો? તેમની વાત સાંભળીને મહાયશસ્વી હનુમાનજીએ કહ્યું, દેવતાઓ, રાજા વીરમણીના નગરમાં જે યુદ્ધ થઈ રહ્યું છે તેમાં રુદ્ર દ્વારા અમારા પક્ષના ઘણા યોદ્ધા માર્યા ગયા છે। તેમને જીવિત કરવા માટે હું આ દ્રોણ પર્વત લઈ જઈશ। જે લોકો પોતાના બળ અને પરાક્રમના અભિમાનમાં આવીને મને લઈ જતા રોકશે તેમને એક જ ક્ષણમાં હું યમરાજના ઘેર પહોંચાડી દઈશ, તેથી તમે મને પૂરો દ્રોણ પર્વત અથવા તે ઔષધિ આપી દો, જેથી યુદ્ધમાં મરેલાઓને હું જીવનદાન આપી શકું। પવનકુમારના વચન સાંભળીને બધાએ તેમને પ્રણામ કર્યા અને સંજીવની નામની ઔષધિ તેમને આપી દીધી। હનુમાનજી ઔષધિ લઈને યુદ્ધ ભૂમિમાં આવ્યા, તેમને આવેલા જોઈને બધા શત્રુઓ પણ સાધુ સાધુ કરીને તેમની પ્રશંસા કરવા લાગ્યા તથા બધાએ તેમને એક અદ્ભુત શક્તિશાળી વીર માન્યા। હનુમાનજી બહુ જ પ્રસન્નતા સાથે મૃત્યુ પામેલા વીર પુષ્કલની પાસે આવ્યા અને મહાપુરુષોના પણ આદરણીય મંત્રીવર સુમતિને બોલાવીને બોલ્યા, આજે હું યુદ્ધમાં બધા વીરોને જીવતા કરીશ। આમ કહીને તેમણે પુષ્કળના વિશાળ વૃક્ષ સ્થળ પર ઔષધ મૂક્યું અને તેમના માથાને ધડ સાથે જોડીને આવું કલ્યાણકારી વચન કહ્યું, જો મન વાણી અને ક્રિયા દ્વારા શ્રી રઘુનાથજીને જ પોતાના સ્વામી માનતો હોવ તો આ ઔષધિ વડે પુષ્કળ શીઘ્ર જીવિત થઈ જાય। આવા શબ્દો તેમના મુખેથી નીકળ્યા કે તરત જ વીર શિરોમણિ પુષ્કળ ઉભા થઈ ગયા અને રણભૂમિમાં રોષના કારણે દાંત કચકચાવવા લાગ્યા। તે બોલ્યા, મને યુદ્ધમાં મૂર્છિત કરીને વીરભદ્ર ક્યાં ચાલ્યા ગયા? હમણાં જ તેમને મારી નાખું છું, ક્યાં છે મારું શ્રેષ્ઠ ધનુષ્ય? તેમને આ પ્રમાણે કહેતા જોઈને કપિરાજ હનુમાનજીએ કહ્યું, વીરવર, તમને વીરભદ્રે મારી નાખ્યા હતા, શ્રી રઘુનાથજીની કૃપાથી તમને નવું જીવન પ્રાપ્ત થયું છે, શત્રુઘ્ન પણ મૂર્છિત થઈ ગયા છે, ચાલો તેમની પાસે જઈએ। આમ કહીને તેઓ યુદ્ધ ભૂમિમાં જ્યાં શત્રુઘ્નજી મૂર્છિત પડ્યા હતા ત્યાં ગયા, જ્યાં ભગવાન શિવજીના બાણોથી પીડિત થઈને શત્રુઘ્નજી કેવળ શ્વાસ લઈ રહ્યા હતા। હનુમાનજીએ તેમની છાતી પર દવા લગાવી દીધી અને કહ્યું, ભાઈ શત્રુઘ્ન, તમે તો મહાન બળવાન અને પરાક્રમી છો, રણભૂમિમાં મૂર્છિત થઈને કેમ પડ્યા છો? જો મેં પ્રયત્નપૂર્વક આ જન્મ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હોય તો વીર શત્રુઘ્ન ક્ષણવારમાં જીવિત થઈ ઉઠે। આટલું કહેતા જ તેઓ ક્ષણ માત્રમાં જીવિત થઈ ગયા। શિવ ક્યાં છે? તેઓ રણભૂમિ છોડીને ક્યાં ચાલ્યા ગયા? પિનાકધારી રુદ્રે યુદ્ધમાં અનેક વીરોનો સફાયો કરી નાખ્યો હતો, પરંતુ મહાત્મા હનુમાનજીએ તે બધાને જીવિત કરી દીધા। ત્યારે તે બધા વીરો કવચ વગેરેથી સજ્જ થઈને પોતપોતાના રથ પર બેસીને રોષ ભર્યા શત્રુઓ તરફ ચાલ્યા। આ વખતે રાજા વીરમણી પોતે શત્રુઘ્નનો સામનો કરવા માટે ગયા। તેમને જોઈને શત્રુઘ્નજીને ભારે ક્રોધ થયો અને તેમણે રાજા પર આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો। આનાથી રાજાની સેના દગ્ધ થવા લાગી। શત્રુના છોડેલા તે મહાન દાહક અસ્ત્રને જોઈને રાજાના ક્રોધની સીમા ન રહી। તેમણે વરુણાસ્ત્રનો પ્રયોગ કર્યો। વરુણાસ્ત્ર દ્વારા પોતાની સેનાને ઠંડીના કષ્ટથી પીડિત જોઈને મહાબળી શત્રુઘ્ને તેના પર વાયવાસ્ત્રનો પ્રયોગ કર્યો। આનાથી બહુ જોરથી હવા ચાલવા લાગી। વાયુના વેગથી મેઘો વિખરાઈ ગયા। હવે શત્રુઘ્નના સૈનિકો સુખી દેખાવા લાગ્યા। સામી બાજુ મહારાજ વીરમણીએ જ્યારે જોયું કે મારી સેના વાવાઝોડાથી દુઃખી થઈ રહી છે, ત્યારે તેમણે પોતાના ધનુષ્ય પર શત્રુઓનો સંહાર કરનારા પર્વતાસ્ત્રનો પ્રયોગ કર્યો। પર્વતો દ્વારા વાયુની ગતિ રોકાઈ ગઈ। આ જોઈને શત્રુઘ્ને વજ્રાસ્ત્રનું સંધાન કર્યું। વજ્રાસ્ત્રના મારથી બધા પર્વતો તલતલ થઈને ચૂર્ણ થઈ ગયા। શત્રુવીરોના શરીર વિદીર્ણ થવા લાગ્યા। બધા સૈનિકો લોહીથી લદબદ્ધ હતા। હવે રાજા વીરમણીનો ક્રોધ સીમાને પાર થઈ ગયો। તેમણે પોતાના ધનુષ્ય પર બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું છે, જે વેરીઓને દગ્ધ કરનારું અદ્ભુત શસ્ત્ર છે શસ્ત્ર હતું જે વેરીઓને દગ્ધ કરનારું અદ્ભુત શસ્ત્ર હતું બ્રહ્માસ્ત્ર તેમના હાથમાંથી છૂટીને શત્રુ તરફ ગયું। ત્યાં સુધીમાં શત્રુઘ્ને પણ મોહનાસ્ત્ર છોડ્યું। મોહનાસ્ત્ર એક જ ક્ષણમાં બ્રહ્માસ્ત્રના બે ટુકડા કરી નાખ્યા તથા રાજાની છાતીમાં પ્રહાર કરીને તેમને તરત મૂર્છિત કરી દીધા। ત્યારે શિવજીને ભારે ક્રોધ આવ્યો અને તેઓ રથ પર બેસીને રાજાની પાસે આવ્યા। તે સમયે એકદમ તેમની સાથે યુદ્ધ માટે આગળ આવી ગયા અને પોતાના ધનુષ્ય પર પત્યંચા ચડાવીને યુદ્ધ કરવા લાગ્યા। તે બંનેમાં અતિ ભયંકર સંગ્રામ શરૂ થયો, જે શત્રુઓના હૃદયોને વિદીર્ણ કરનારો હતો। વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ થવાના કારણે બધી દિશાઓ પ્રકાશિત થઈ ઉઠી। શિવજીની સાથે યુદ્ધ કરતા કરતા શત્રુઘ્ન અત્યંત વ્યાકુળ થઈ ગયા। ત્યારે હનુમાનજીના ઉપદેશથી તેમણે પોતાના સ્વામી રઘુનાથજીનું સ્મરણ કર્યું। હા નાથ, હા ભાઈ, આ અતિ ભયંકર શિવ મારા પ્રાણ લેવા તૈયાર છે, તમે યુદ્ધમાં મારી રક્ષા કરો। રામ તમારું નામ લઈને અનેક દુઃખી લોકો સંસાર સાગરથી પાર થઈ ચૂક્યા છે, કૃપા નિધે મુજ દુઃખીને પણ ઉગારો। શત્રુઘ્ને જેવી ઉપરોક્ત વાત મુખ્યથી કહી કે તરત નીલ કમળદળ જેવા શ્યામ સુંદર કમલ લઈને ભગવાન શ્રીરામ મૃગનું શૃંગ હાથમાં લઈને યજ્ઞ દીક્ષિત પુરુષના વેશમાં ત્યાં આવી પહોંચ્યા। સમરભૂમિમાં તેમને જોઈને શત્રુઘ્નને ભારે આશ્ચર્ય થયું। શરણાર્થીઓના દુઃખો દૂર કરવાવાળા શ્રી રામચંદ્રજીના દર્શન કરીને શત્રુઘ્ન બધા દુઃખોથી મુક્ત થઈ ગયા। હનુમાનજી પણ શ્રી રઘુનાથજીને જોઈને એકદમ તેમના ચરણોમાં પડી ગયા। તે સમયે તેમને ભારે પ્રસન્નતા થઈ અને ભક્તોની રક્ષા માટે આવેલા ભગવાનને તેમણે કહ્યું, સ્વામી, પોતાના ભક્તોનું બધી રીતે પાલન કરવું તમારે માટે સર્વથા યોગ્ય છે। અમે ધન્ય છીએ જે આ સમય શ્રી ચરણોના દર્શન કરી રહ્યા છે। શ્રી રઘુનંદન, હવે તમારી કૃપાથી અમે શણવારમાં શત્રુ પર વિજય મેળવશું. એ જ સમયે યોગીઓના ધ્યાન ગોચર શ્રીરામચંદ્રજીને આવેલા જાણીને શ્રી મહાદેવજી પણ આગળ વધ્યા ને તેમના ચરણોમાં પ્રણામ કરીને શરણાગત ભય હારી પ્રભુને કહ્યું, ભગવન, એકમાત્ર તમે જ સાક્ષાત અંતર્યામી પુરુષ છો, તમે જ પ્રકૃતિથી પરબ્રહ્મ પરબ્રહ્મ છો, જે પોતાના અંશ કલાથી આ વિશ્વનું સર્જન રક્ષા અને સંહાર કરે છે, તે પરમાત્મા તમે જ છો. તમે સર્જન સમયે, વિધાતા પાલનના સમયે સ્વયં પ્રકાશ, રામ અને પ્રલયના સમયે સર્વ નામે પ્રસિદ્ધ સાક્ષાત મારા સ્વરૂપ છો. મેં પોતાના ભક્તનો ઉપકાર કરવા માટે તમારા કાર્યમાં વિઘ્ન નાખનારું કાર્ય કર્યું છે. કૃપાળો, મારા અપરાધને ક્ષમા કરો. શું કરું? મેં પોતાના સત્યની રક્ષા માટે જ આ બધું કર્યું છે. તમારા પ્રભાવને જાણવા છતાં ભક્તની રક્ષા માટે અહીં આવ્યો છું. પૂર્વકાળની વાત છે, આ રાજાએ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરીને ઉજ્જૈનીના મહાકાલ મંદિરમાં બહુ ઘોર તપસ્યા કરી હતી. એનાથી પ્રસન્ન થઈને મેં કહ્યું, મહારાજ વર માગો. રાજાએ અદ્ભુત રાજ્ય માગ્યું. મેં કહ્યું, દેવપુરમાં તમારું રાજ્ય થશે અને જ્યાં સુધી શ્રીરામચંદ્રજીના યજ્ઞ સંબંધી અશ્વનું આગમન થશે ત્યાં સુધી હું પણ તમારી રક્ષા માટે તે સ્થાન પર નિવાસ કરીશ. આ પ્રમાણે મેં રાજાને વરદાન આપી દીધું હતું. એ જ સત્યથી હું આ સમયે બંધાયેલો છું. હવે આ રાજા પોતાના પુત્ર, પશુ અને બાંધવો સહિત યજ્ઞનો ઘોડો મને સમર્પિત કરીને તમારા ચરણોની સેવા કરશે. શ્રીરામે કહ્યું, ભગવાન, દેવતાઓને તો આ ધર્મ જ છે કે તે પોતાના ભક્તોનું પાલન કરે. તમે આ સમયે જે પોતાના ભક્તની રક્ષા કરી છે તે તમારા દ્વારા બહુ ઉત્તમ કાર્ય થયું છે. મારા હૃદયમાં શિવ અને શિવના હૃદયમાં હું છું. આપણા બંનેમાં ભેદ નથી. જે મૂર્ખ છે, જેની બુદ્ધિ દૂષિત છે, તે જ ભેદ દ્રષ્ટિ રાખે છે. આપણે બંને એકરૂપ છીએ. જે આપણા બેમાં ભેદ બુદ્ધિ કરે છે તે મનુષ્ય હજાર કલ્પો સુધી કુંભી પાક નરકમાં પડે છે. મહાદેવજી, જે સદા તમારા ભક્ત છે, તે ધર્માત્મા પુરુષ મારા પણ ભક્ત છે, તથા જે મારા ભક્ત છે તે પણ બહુ જ ભક્તિથી તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે. મમ અસ્તિ હૃદયે સર્વો ભવતો હૃદયે ત્વહમ આવયો અંતરમ નાસ્તિ મૂઢાઃ પશ્યંતિ દુર્ધય યે ભેદમ વિદધ્યત્યાદ્વા આવયોરેક રૂપયોઃ કુંભી પાકેષુ પંચયંતે નરાઃ કલ્પસહસ્ત્રકમ યે ત્વદ્ભક્તાઃ સદા સંસ્તે મદ્ભક્તા ધર્મસંયુતાઃ મદ્ભક્તા અપિ ભૂયસ્ય ભક્ત્યા તવ નતિકરાઃ. 46મા અધ્યાયના 20-22 શ્લોક સંખ્યા. શેષજી કહે છે, શ્રી રઘુનાથજીના વચન સાંભળીને ભગવાન શિવે મૂર્છામાં પડેલા રાજા વીરમણીને પોતાના હાથના સ્પર્શથી જીવિત કર્યા. એ જ પ્રમાણે તેમના બીજા પુત્રોને પણ, જે બાણોના પ્રહારથી અચેત અવસ્થામાં પડ્યા હતા, તેમને જીવતા કર્યા. ભગવાન ભૂતનાથે રાજાને તૈયાર કરીને પુત્ર પૌત્રાદિ સહિત તેમને શ્રી રઘુનાથજીના ચરણોમાં સમર્પિત કરાવ્યા. વાત્સ્યાયનજી, ધન્ય છે રાજા વીરમણી જેમણે શ્રી રઘુનાથજીના દર્શન કર્યા, જે લાખો યોગીઓને માટે તેમની યોગ નિષ્ઠા દ્વારા પણ દુર્લભ છે. તે જ ભગવાન શ્રીરામને પ્રણામ કરીને સગળા રાજ પરિવારના લોકો કૃતાર્થ થઈ ગયા. તેમનો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. એટલું જ નહીં, તેઓ બ્રહ્માદી દેવતાઓના પણ પૂજનીય બની ગયા. શત્રુઘ્ન, હનુમાન અને પુષ્કલ વગેરે પ્રબળ યોદ્ધા જેમની સ્તુતિ કરે છે, તે શ્રીરામચંદ્રજીને રાજા વીરમણીએ શિવજીની પ્રેરણાથી તે ઉત્તમ અશ્વ આપી દીધું. સાથે સાથે પુત્ર, પશુ અને બાંધવો સહિત પોતાનું રાજ્ય પણ સમર્પિત કરી દીધું. ત્યાર પછી શ્રી રામચંદ્રજી સમસ્ત શત્રુ અને સેવકોથી અભિવંદિત થઈને મણિમય રથ પર બેસીને જ અંતર ધ્યાન થઈ ગયા. હે મુને, વિશ્વ વંદિત શ્રી રામને તમે મનુષ્ય ન જ સમજો. જળમાં સ્થળમાં સર્વત્ર તથા સૌની અંદર સદા તેઓ જ સ્થિત છે. ભગવાન શંકર પણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરીને રાજાની વિદાય લઈને કહ્યું, રાજન, શ્રી રામચંદ્રજીનો આશ્રય જ સંસારમાં સૌથી દુર્લભ વસ્તુ છે, તેથી તમે શ્રી રઘુનાથજીના શરણમાં રહો. આમ કહીને પ્રલય અને ઉત્પત્તિના કરતા હરતા કરતા ધરતા ભગવાન શિવ સ્વયં પણ અદૃશ્ય થઈને સમસ્ત પાર્ષદોની સાથે કૈલાસ પર ચાલ્યા ગયા. ત્યાર પછી રાજા વીરમણિ શ્રીરામના ચરણોનું ધ્યાન કરીને સ્વયં પણ પોતાની સેના લઈને મહાબળી શત્રુઘ્નની સાથે ગયા. જે શ્રેષ્ઠ મનુષ્ય શ્રીરામચંદ્રજીના ચરિત્રનું શ્રવણ કરશે તેમને કદી સાંસારિક દુઃખ થશે નહીં. અધ્યાય 22મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.